ત્યારે ઉપર ના થાય બોલે અને જગત ના લોકો ફૂડ લાઈ ફોલતા હોય બોલ્યો આખું જગત અંધશ્રદ્ધા સાયન્ટિસ્ટો બાયન્ટિસ્ટો બધા અંધશ્રદ્ધા બાવા બાવલી હિન્દુસ્તાન ના રહે કે એ બાવો અંધશ્રદ્ધા માં માનું અને મનમાં મારી કથા હું કહીશ છું કે ભ્રાંતિ ની ગુણાકાર છે શું છે બહાર તો ઉપરી છે ભગવાન પ્રિય તરીકા આપડે જાણવાનું કે આવશે તો વ્યાજ મોટી સાથે આવશે એમ જાણીને આપડે ભૂલો કરવાનું કેટલા આ ફાઈનાન્સિયલ છે ને હારા ગુજરાતી અત્યારે સીધા છે ને સીધા ના કરશે અત્યારે જ્ઞાન પાના નથી કે જ્ઞાન પાના જ્ઞાન એ ગીતા તો ભગવાન હજારો માણસમાંથી એકાદ માણસ ખુદ હશે એવા હજારો માણસ ને એકાદ હજાર માંથી બીજા હજાર થી શું માન જાય આપડો વારો લાગશે સારવાળા કોઈ ધાર માં બધી બધી વસ્તુ જરૂરિયાતો માં નાખી હોય તો કોઈ વાંધો ઉઠા ભૂલી ગયો આગ્રહ થશે ઉઘાડો ના થયો છે. અને કરો સ્વાર્થ પણ કયો એ પોતે પોતાનો સાથ કરવો સ્વયં બંગલા બંગલા બાંધ્યું પછી આગળ કરે તમે અમે બે વખતો તારા ભાઈ ઘર છે એટલે અમે કઈ જોયું તમે જે દેખાય છે ઘર લાગે છે મારો અનુભવ કેવો હતો આપણે ગાડી ભણવા માટે એટલે આગળ વિધિ નથી એટલે શું કોઈ પડાવી